આવી ઉભી રે વચન વ્યવહારમાં આવી ઉભી રે વચન વ્યવહારમાં મીઠા લેવું લાવે છે મની મેરના હે રાખે મની મોજ માન રેવું મની ફોજમાં રાખે મની મોજ માન રેવું મની ફોજમાં એ મારી લાત કરે છે રાતના મારી લાત કરે છે રાતના એવા લંકા વાગે છે મના સતના હો હો મારી મેલડી રાખે છે મને મોજમાં મારી માતા રાખે છે મને મોજમાં એમાં એ મારે સાધન વાળા તેજપાલસિંહ બાબુ ગવડાવતા હોય અને એમનું ફેવરેટ ગીતો ત્યારે ગવાય જો ટુકડા કરી નાખ્યા મારા દિલના કણ જે મારી તે કટા એ ટુકડે ટુકડા કરી નાખ્યા મારા દિલના કણ જે મારી તે કટા कड़े टुकड़ा करी ना क्या मारा दिल ना दलड़े मारी ते कटा मारा काजे मारी ते कटा नथी रेवा तू नथी सेवा तू हो नथी रेवा तू नथी सेवा तू नथी रेवा तू नथी सेवा तू कोने करू मारा दुदिया ने वा तू हो नथी रेवा तू नथी सेवा तू नथी रेवा तू नथी सेवा तू कोने करू मारा रुदिया निवा तू हो जादव तुज तो दिखाई तारी याद मारा तो दिन जाय नथी जीवा तू नथी मरा तू नथी जीवा तू नथी मरा तू कोने करू मारा दिया निवा तू कोने करू मारा दलड़ा निवा तू काई वाक तारो न तो काई बुलो मारो कोई जगते मने के मरे एकलो पाड़ो ओ न तो काई वाक तारो न तो काई बुलो मारो कोई दुनिया ए मने के मरे एकलो पाड़ो नथी हसा तू नथी रड़ा तू ओ नथी हसा तू नथी रड़ा तू कोने करू मारा दलड़ा निवा तू ओ नथी गवा तू नथी बोला तू कोने करू मारा दिया निवा तू ओ कोने करू मारा मन नी हुआ तू વિચાર તમે કરો તો જરા બોલો તો કઈ નહીં પણ હસો તો ખરા ના બોલો તો કઈ નહીં પણ હસો તો ખરા પ્રેમીઓનો વિચાર તમે કરો તો જરા ખબર તમે પૂછો તો ખરા એ ના બોલો તો કઈ નહીં પણ હસો તો ખરા ના બોલો તો કઈ નહીં પણ હસો તો ખરા પ્રેમીનો વિચાર તમે કરો તો જરા હે આ પ્રેમીનો વિચાર તમે કરો તો જરા તમે કરો તો જરા એ ના બોલો તો કઈ નહીં પણ હસો તો ખરા ના બોલો તો કઈ નહીં પણ હસો તો ખરા આ પ્રેમીનો વિચાર તમે કરો તો જરા દ્વારિકા દીશ મારો રંગીલો રાજરણ છોડશે ને ખજાને ક્યાં જુઓ ખોટશે માગો વીસ આપે ત્રીસ મારો દ્વારિકા દીશ મારો વીસ આપે ત્રીસ મારો દ્વારિકા દીશ એવો રંગીલો રાજરણ છોડશે ખજાને ક્યાં એને ખોટશે એ રંગીલો રાયણ છોડશે ખજાને ક્યાં એને ખોટશે જય દ્વારકાધીશ રાખો દિલ મારે વિશ્વાસ ઓ રાખો દિલ મારે વિશ્વાસ ખાતર મનને પૂરે આસ મારો રંગીલો રાજરણ છોડશે મારી કાદી સેવો રંગ